સૂક્ષ્મ અને કારણ એને આપણા લોકો હજારોમાં બે ત્રણ અવગત્યા છે. હા, એટલે જ્યારે વાતના રહી ગયું હોય તે ભમ્યા કરે સંસાર. ભમ્યા કરે એટલે સૂક્ષ્મ રૂપે ભમે. ભમ્યા કરે એટલે સૂક્ષ્મ રીતે ભમે. સૂક્ષ્મ રીતે ભમે. સૂક્ષ્મ રીતે ભમે પણ ભૂખ લાગે ચાલે નહી. ભૂખ લાગે આ બોડી ના હોય તો ભૂખ જીવને લાગે કે ભૂખ લાગે તો કોક ના શરીર પેસી ને ખાવું પડે. આપડે જીવતો હોય તારે નથી નથી પેસી શકતો તો મરેલો કઈ રીતના પેસી જાય? જીવતો હોય ત્યારે નથી પેસી શકતો તો મરેલો હોય તો કેમ પેસી કેવી રીતે પેસી શકે? જીવતો હોય તો નથી પેસી શકતો તો મરેલો હોય તો કેવી રીતે પેસી શકે? જયારે ઉભેલો મરેલો પેસી જાય ખુશી જયારે ખાય પછી એવું હોય આગળ તે કોક ના શરીર પહેન ઊંઘે તમારે પૂરો હોય એ તમને દુઃખ આપવા આવે અને તો તમારે શરીર પહે. તમારે જો કદી ફાવતું હોય તો પહે અને ના ફાવતું હોય તો દાદા આપે જે શુદ્ધાત્મા નું જે લક્ષ્ય આપ્યું એટલે અમે શુદ્ધાત્મા થઈ ગયા કે અમારે થવાનું છે? આપે શુદ્ધાત્મા નું જે અમને લક્ષ્ય આપ્યું, મુંબઈ ની ટિકિટ આપી અને મુંબઈ ની ગાડીમાં બેસાડી દીધા એટલે અમે મુંબઈ પહોંચી ગયા? આપે અમને શુદ્ધાત્મા નું લક્ષ્ય આપ્યું એટલે અમે શુદ્ધાત્મા થઈ ગયા કે શુદ્ધાત્મા થવાનું છે? શુદ્ધાત્મા આપણે છીએ પણ પ્રતિ વ્યક્તિ અત્યારે પ્રતિ બેઠા ફાઇલો નિકાલ થાય તેમ તેમ એનો અનુભવ થતો જાય. એટલે અનુભવ થતો જાય પ્રતિ બેસી જાય પછી એ પોતે વર્તન માં આવી જાય. એટલે આ વર્તન માં આવે ત્યારે ભગવાન કહેવાય. નાતા દસતા રૂપે જ બધા વર્તન રહ્યા કરે. અત્યારે પ્રસ્થિતિ બેઠી છે કેવું છું શું ભાઈ નામ છો? નટુભાઈ. અને પેલી પ્રસ્થિતિ હું સુધારતો બેઠી પેલી પ્રસ્થિતિ ઉઠી જાય. શંકા પડે કે હું નટુભાઈ ખરેખર નથી યાર, હું તો ખરેખર જ માનતો હતો ના ખરેખર તો આ કેવું ભાન પ્રગટ થાય. સત્સંગમાં જવા કરો છો કોફી થાય તો ભલે આપણી ભાવના હોય એક બાજુ આત્મજ્ઞાની ભેગા થાય ને આપણી ભાવના હોય. અગર આપણી ભાવના હોય આત્મજ્ઞાની ભેગા થાય તો ના મળે. આત્મજ્ઞાની ને ભેગું થાય ત્યારે કાર્ય થાય. આત્મજ્ઞાન મેળવવા માટે કોઈ સાધન તો કરવું પડે ને. સાધન ખોલે છે એ તપેલી કે એવું કઈ જોયે આત્મજ્ઞાન માટે સાધન શું? સાધન જો આપણું પુણ્ય સાચી હોય તો કોઈ સાચો જ્ઞાની દેખાડે અને પુણ્ય કાચી હોય તો ખોટો જ્ઞાની બતાવે. એટલે પુણ્ય ઉપર આધારક છે. પુણ્ય સાચી હોય તો સારું ઘર બતાવે. એમને બધી કૃપાથી ઉતરી જાય. એમની કૃપા ઉતરે ને તો તમારે કરવું છે? તમારે કરવી છે? એને કઈ તગાર પાડે જરૂર નથી, પાર ફરવો હોય તો તગાર પાડે જરૂર પડે. મોક્ષ માટે મારી ઈચ્છા છે, પણ એના માટે કઈ સાધન તો હોવું જોઈએ. ભાઈનો પ્રશ્ન આત્મ જ્ઞાન મેળવવા માટે શું કરવું જોઈએ, ક્રિયા કરવી જોઈએ? આત્મ જ્ઞાન મેળવવા માટે કઈ ક્રિયા કરવી જોઈએ? ક્રિયાથી આત્મ જ્ઞાન પ્રાપ્ત ના થાય. ક્રિયાથી આત્મ જ્ઞાન, ક્રિયાથી કર્મ બંધાય. કોઈ પણ જાતની ક્રિયા કરશો તો કર્મ બંધાય. આત્મજ્ઞાન તો સમજણ થી, જ્ઞાની પુરુષ ની સમજણ થી, જ્ઞાની પુરુષ ની કૃપા થી એ પ્રાપ્ત થાય. બીજો કોઈ રસ્તો જ નથી. ઘણા ની એવી માન્યતા હોય છે કે નોકરી મેળવવી હોય તો એના માટે પ્રયત્ન કરવો જોઈએ, તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ તો કોઈ ક્રિયાઓ કરવી જોઈએ? ના, ક્રિયા થી કર્મ બંધાય. ક્રિયાઓથી કર્મ બંધાય તો નહીં તો પછી બાર મહિના મદદ હવે નથી કરી. તો દાદા, એવો આત્મજ્ઞાની ક્યાંથી મળે? ના મળે તો આપડે એમ ઘેર ગઈ જવું. હવે આત્મજ્ઞાની ની કદાચ કોઈ એવો પરીક્ષા કરવા માટે નીકળ્યો હોય કે આ આત્મજ્ઞાની છે કે નહીં, તો એની પરીક્ષા ને કેવી રીતે કરવી? પરીક્ષા તો 15 દિવસ કે એટલે 15 દિવસ માં ખબર પડી જાય. 15 દિવસ કે ભાઈ લઈ જજે ચેક ના પૈસા. એટલે 15 દિવસ કે ચેત્ર ના છે. 15 દિવસ કે ચેત્ર પ્રાપ્ત એટલે આપડે જે મળ્યું છે મન વચન કાયા. બીજાનું મન કરે તો આપણું મન ખરાબ હોય તો પણ એનાથી આપણે કોઈ દુઃખ ના હોય એવા ભાવ કરવાના. પ્રાપ્ત એટલે આપણી પાસે જે આજ મળેલું છે, કોઈને દુઃખ ના થાય એ આપડે ભાવ. કોઈને દુઃખ કરીને આપડે મોકલે એ બને નહીં. કોઈ પણ જીવને આપણા દુશ્મન ને દુઃખ દઈને આપણે મોકલે બને નહીં. એટલે જ્ઞાની પુરુષે કેવું કે 15 દાડા માં અમારો નિવેડ વધારેલો તો અમે બેસીએ નહીં તો બીજી દુકાને જઈએ જ. કે ઘણી દુકાનો અહીંયા હિન્દુસ્તાન માં કેટલી દુકાનો. તો દાદા, જ્ઞાની ની પરીક્ષા કરી શકાય? પરીક્ષા તો એવું છે ને, પરીક્ષા તો હોળી કરતો નહીં આવતી આ લોકો ને. બહુ બહુ લાયા પછી ખેતરાય છે. એટલે એના કરતા એમ કહીએ 15 દાડા સાહેબ રોકડું કશું મળી જશે? ના મળે તો આપડે ઉઠીને હા હેડ્યા સાહેબ છે. કહે રામ રામ રામ જોયું કઈ 15 દાડા બાળક હોય બધા. પણ દાદા, એવું થાય છે કે આપ 15 દિવસ નું કહો છો પણ આપણી પાસે 1 કે 2 દિવસ આવે છે, એવી ઠંડક અહીંયા થઈ જાય છે કે એને લાગે છે કે જવા જેવું તો અહીંયા જ છે. કરો તમારી જે ઈચ્છા હોય કેજો. જાડો હતા છે ઉપાધિ થતી હોય તો આત્મજ્ઞાન નહીં. ઉપાધિ માં જમા થઈ રહેતી હોય તો એ આત્મજ્ઞાન. તમને ઉપાધિ હોય તેની પછી શાંતિ રહેતી હોય તો આત્મજ્ઞાન. બાકી એમાં આત્મજ્ઞાન તો હિન્દુસ્તાન જોઈએ એટલા છે. આત્મજ્ઞાન આખો સાહેબ નામ દે હતા હોય તો કકડાટ કરી દે. ગરબા હોઉં ઘરમાં કકડાટ કરી દે. અને કેવાય આત્મજ્ઞાન. પૂછાય બધું જો, હા તમારે પૂછવામાં બધું નથી. તમને અનુકૂળ આવે તો ફરી આવું, ના આવે તો કઈ નહીં. તમને જેમ અનુકૂળ આવે એમ વર્તો. તો કઈ કઈ કોઈ કાયદો નથી. કઈ નો લો લો છે ખરી. એટલો અનુભવ થયો નથી. મોક્ષે જવું હોય તો બે અવતાર માં મોક્ષે જાય, ત્રણ અવતાર માં જાગૃતિ જોઈ તો નિરંતર અખંડ જાગૃતિ રહે. યોગક્ષેમ જોયું તો યોગક્ષેમ મળે, યોગક્ષેમ જોયું તો યોગક્ષેમ મળે. માણસ ને નામ સ્મરણ, ઈશ્વર સ્મરણ કે ભગવાન ને સ્મરણ કરવા છતાં મન ને ડિપ્રેશન આવે. અગર મન ઉપર ગ્રહો ની અસર થતી થાય છે તો એના નિવારણ માટે શું કરવું જોઈએ? આપડે આ વાય હોય, વાય આ વાય હોય છે ને વાય, એને જઈને બોલીએ કે તું દૂર છે તો ભાઈ શું કે છે? તમારું પ્રોજેક્શન છે બધું આ કહી ના દેશું. આવું એક લોકો જાણી છે બધા આવું પ્રોજેક્ટ માટે હવે બદલવાનો વિચાર રાખો. હવે કારણ કે આપણો વિચાર છે આપણે ગાય કે તું દૂર છે એટલે આપણે એને શું કેવું જોઈએ? આપણને ગમે એવું કેવું છે તું રાજા છે એટલે શું કે પરોપકારી છે તમારા માટે કે તમે પ્રકાશ નિરંતર આપ્યા કરે, તમારે જે કરવું હોય તે કરજો. નિરંતર પ્રકાશ આપ્યા જી માત્ર ને તમારી જવાબદારી પર કરજો. આપ સમજ માં આવ્યું ને? તમારું પ્રોજેક્શન છે જે કરવું એ કરો. લાઈ જે કહીએ તારા છોટો ઉત્કલ નથી પછી વાય શું કે છે? કરતા આવે આ વાયો પછી મોડું આવે. આ વાયુ માં પડઘો મોડો. હા અહીં અહીં ટોક કરવાની શક્તિ છે અને વાયુ માં ટોક કરવાની શક્તિ નથી. તક જ કઈ નાખે એટલે પછી આવશે. માટે જે આલુ સુધી બોલજો આપજો. દાદા આપે આ હિસાબ ની જે વાત કરી કે હિસાબ થી જ બધું થાય છે એનાથી તો બધી બહુ નિરાશ. આપને તમારી ઉપરી કોઈ નથી એની ગેરંટી લેખ અત્યારે ઉપરી હોય તો હું કેમ આવે? આપડે ઉપરી હોય એ જીવન જીવત જ શું કામ? તમારી ઉપરી તમારા બ્લન્ડર અને તમારે મિસ્ટેક છે, બીજું કોઈ ઉપરી નથી. તમારા બધા બ્લન્ડર છે ને અને તમારા મિસ્ટેક છે તમારા ઉપરી. ભગવાન તો તમારું સ્વરૂપ છે, ઉપરી કેમ કર્યું હોય? ખબર પડ્યું આપને? આપણા બ્લન્ડર અને આપણા મિસ્ટેક અને આપણે એક મિસ્ટેક વધારી આવી આપણે ત્યાંથી ને પોલીસ કે ગાડી ઉભી રાખો ફરી પોલીસ વાળી આ ખબર પડી જાય તમને કે આપડી ભૂલ થઈ ગયા આવ્યો એ ભૂલો થી પણ થયેલા છીએ. ત્યાંથી ભૂલો ચાલો જોઈને ક્યાં હતા જગત? ભગવાને કઈ બનાવ્યું નથી, ભગવાન સંભાળ નથી. ભગવાન ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, મુસ્લિમ વ્યૂ પોઈન્ટ. તમારે દ્રષ્ટિબિંદુ થી બરોબર છે, વાસ્તિક માં એવું નથી. જે વાસ્તિક માં ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ, ઇટસેલ્ફ પઝલ થઈ ગયું છે વૈજ્ઞાનિક રીતે. આ વ્યૂ પોઈન્ટ કેમ રાખવું પડ્યું? કારણ કે લૌકિક લોકોને ભગવાન માથે છે, ભગવાન કરતા છે એમ કહે તો ડરતા રહે એટલા માટે. મૂર્ખ માણસો માટે અને સમજુ માણસો માટે ભગવાન ઉપર છે નહીં કોઈ, તો એ પોતે જ સમજે, પોતાનો ગુનાકાર સમજી જાય એટલે પોતે ગુનેગારી હોય નહીં. એની પાસે ગુનેગારી ને ભગવાન ઉપરી જોઈએ. આપ ખ્યાલમાં આવી ગયું? વાતચીત કરો બધી ખુલાસે બધું. આ તમારું જ છે, આ તમારું જ છે, તમારી જ વાત છે. આપણે એક જ છીએ, ભેદ બુદ્ધિ ને દેખાય છે. એટલે મારા બુદ્ધિ નહીં એટલે મને ભેદ દેખાતું નહીં, તમારા બુદ્ધિ એટલે તમને ભેદ દેખાય કે આ સુધારવું કીધું. મને સુધે દેખાતી નથી, મારા બુદ્ધિ બિલકુલ છે નહીં, એક ચાર્જ પણ બુદ્ધિ નથી. અને બુદ્ધિ ખરાબ થાય ને ત્યાર જ આત્મજ્ઞાન થાય, એટલે આત્મજ્ઞાન કોઈને થઈ શકેલું નહીં. જ્યાં સુધી બુદ્ધિ છે અને આત્મજ્ઞાન છે એ શબ્દોની પરંપરા છે. આત્મજ્ઞાન તો દેહાભિમાન જાય તો થાય. શું કે છે? આત્મજ્ઞાન તો દેહાભિમાન જાય પછી જ થાય. દેહાભિમાન રહે પછી જ આત્મભિમાન, દેહા અભ્યાસ છૂટે ત્યારે આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન પહેલી વસ્તુ નથી. દેહાભિમાન જતું રહે, દેહા અભ્યાસ છૂટી જાય, બધું છૂટી જાય. માલિક જ ના રે, આ દેહ નો માલિક એક ક્ષણવાર રહ્યો નથી. આ 24-25 વર્ષે એક ક્ષણવાર આ દેહ નો માલિક નથી, ના વાણી નો માલિક નથી, ના મન નો માલિક નથી. 25 વર્ષથી હવે આ કોણ બોલે છે આપની સાથે? આપની સાથે વાતચીત કોણ કરે છે? અંદર માં રહેલો. એ કોણ? શું નામ છે એમનું? નામ ની તો ખબર નથી, તમે જાણો છો ખબર. લોક મળેલો ક્યાં છે? હે, એ જયારે વાત કરે કે મોયરો અંદર મોયરો બોલેલો હોય અને તારે અંદર થી બોલે ને, આ મોયરો નથી બોલતો, આ હું કોણ બોલે છે બોલાવું તમે અંદર કરું. આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલે છે, ઓરિજિનલ ટેપ રેકોર્ડ. હા, મોયલો બોલતો નથી, મોયલો બોલે ને ત્યાં પકડી જાય. એ પકડાયો છે નહી. વાદળો બોલે અને મોયલો બોલે ત્યાં વાદળ બધો કે શું થયો? વાદળો ઘગડાટ કરી બોલે, શું કરે? અને હોલ હો ઉભાવું કરે. એ જળ ની શક્તિ છે, એ જળ નો ગુણ છે. અવાજ એ જળ નો ગુણ છે. શું છે? ભગવાન નો ખેતરમાં નથી. એટલે મહિલા ભાઈ ભૂલ જ નથી. આ ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. એ હોય તો આ બીજી ઉતરે ને ઉતરે. ક્યાં સર્વિસ કરતા ના કાકા? હું જાણું ના જાણું. તમારું મને પૂછો ને ખરે મારા શું છે? મારે ઘર નથી આપી દેવાનું. તમારે ઘર ની જે ચીજ છે તમને જ આપી દેવાનું, તમારી જ તમને આપી દેવાનું. હું તો નિમિત્ત છું. શું છું? એટલે તમે એમ કહો કે મારી પાસે બહુ છે, તમારી પાસે નથી. એમ તમને બધે મારા વિસ્તૃત છે પણ તમને ભલે ખબર પડતી નહીં. એટલે રૂપિયા ઉઠી ના કોલવા નીકળ્યા છે. પણ જાણતા નથી અંધારું છે. એટલે પછી પ્રકાશ આપો છે. આખું જગત જાણતો નથી છે. અને ત્યારે જ આ પૂછવાળો છે. બીજું કઈ છે? પોતાની પાસે જ છે. મનમાં મારી બેઠક મારી પાસે કશું નથી. બહુ છે બહાર. તમારી પાસે જ છે. કઈ મારી પાસે આપવાનું નથી. મારી પાસે રહે પછી મારી પાસે આપું છું. કેમ બહુ સારું ધીરાવ. પટેલ છો બ્રાહ્મણ વૈષ્ણવ? એટલે તમારું શું છે? એ ક્રિયા થી આગળ જ્ઞાન માર્ગ માં જવું પડશે. સમજો ને? ક્રિયા એટલે ભક્તિ કહેવાય છે. ક્રિયાને શું કહેવાય છે? કે જેટલું જ્ઞાન હોય એટલી ભક્તિ થાય. તમને આત્માનું જ્ઞાન થઈ ગયું એટલે આત્માની ભક્તિ ચાલુ થઈ જાય, પણ જ્ઞાન ના હોય ત્યારે ભક્તિ થાય જાય. આત્મા પ્રાપ્ત થાય ત્યાં સુધી જવું પડે, એ જ્ઞાની પુરુષ કરી આપે, કારણ કે પાપ ધોઈ નાખવા પડે. જ્ઞાની પુરુષો પોતે પાપ ને ભસ્મીભૂત કરી શકે જ્ઞાનાગ્નિથી. કઈ અગ્નિથી? જ્ઞાનાગ્નિથી. ત્યારે નિવેડો આવે, નિવેડો આવે ને પાપો ભસ્મીભૂત થઈ જાય છે. મહાત્મા ના પાપ ને બાઈ ને ભસ્મીભૂત કરી નાખો છો, છતાંય દુઃખો રહે છે. એ દુઃખ તો ભોગવવાનો રહે છે, બાકી જે ભૂતવાળો ભાઈ કરતો હતો આવરણ હતો અલબત્ત તૂટી ગયા. ભસ્મીભૂત થઈ દુઃખો તો રહ્યા ને, દુઃખ તો જે બરફ રૂપે બરફ રૂપે રહ્યા છે તે ખરેખર દુઃખ નથી, પોતાને દુઃખ પાસે છે ખાલી. પાસે સોનું હોય તો રિયલ હોય છે, પાસે તેનું રિયલ હોય છે. આ દુઃખ દુઃખ એ ભાસતું નથી પણ રિયલ હોય છે. રિયલ હોય તો પોતાનું છે ને, કે પાછળ ઓછું લાયું હોય છે. ઘણા ખરા ભસ્મીભૂત થઈ જાય છે, ત્યાંથી તેથી આત્મા પ્રગટ થાય ને. આત્મા પ્રગટ થાય નહીં, પાણી રૂપે ને વરા રૂપે ઉડી જાય છે, ભસ્મીભૂત થઈ જાય છે. અને બરફ રૂપે સન્મુખ થયેલો હોય છે તે બરફ જેવો હોય છે, ફળ આપવા માટે તૈયાર થઈ ગયેલો હોય, સન્મુખ થયેલો હોય. પણ દુઃખ અને સુખ અમુક ભાવ તો દરેક માણસે મનની ભૂમિકા ચાલી શકે છે, પણ અમુક આગળ મન મન છોડે નહીં અને મન મારી મારી ચેલ કરી નાખે. આખું જગત જ મન માર માર કરો, પણ મન ની ભૂમિકા હોય તો ક્યાં નું કાઢી નાખ્યું નીકળે જેવું નહીં. શું કહ્યું? આ જ્ઞાન મળ્યા પછી મન ની ભૂમિકા જ ના રહી, મન તો જ્ઞેય થઈ ગયું. મન થઈ ગયું જ્ઞેય અને પોતે થયો જ્ઞાતા, એટલે સારા વિચાર હોય ખરા વિચાર એ જ્ઞેય સ્વરૂપ છે અને પોતે જ્ઞાતા સ્વરૂપે છે. બીજું કશું પૂછી લેજો, પણ પૂછી લેજો, એ કઈ લાભ થશે બધું. અને આત્મજ્ઞાન જોતું હોય તો તમારે કહી દેવાનું, મારે આત્મજ્ઞાન લેવું છે તો આ લોકો વ્યવસ્થા કરે. હોય તો બેલ પડે કે અહીં આયા ખરું. હવે બીજું આત્મજ્ઞાન પ્રાપ્ત થવાનું હોવું જોઈએ જોડે. સંતોષ રાખો, સાહેબ તમે ચીકણી માં સંતોષ કેમ નહીં રાખતા? પોતે ચીકણી માં સંતોષ રાખે ને તો લોકો ને કે તમે સંતોષ સાહેબ સંતોષ થી રે માં સંતોષ તો જેટલું એને જેટલું એને અનુભવ કરીને આવ્યો છે ને એટલો સંતોષ એટલા ભાગ તો રે તે રે રાખવાનો જ ના પડે મેરેજ હોય તો સંતોષ રાખવા માં રહેતો છે કોઈ નહીં. સંતોષ જો ભૂખ્યો હોય અને કાળા જુએ સંતોષ રહેતો જ. The world is the puzzle itself. There are two viewpoints to solve the puzzle. One relative viewpoint, one real viewpoint. ત્યાં સુધી આ બધી વસ્તુઓ એક ચર્ચા, ચિંતન, વિચાર, જીવાત એવ જ લાગે. માણસ ને શાંત બેસીને જો આત્મદર્શન કરતા આવડી જાય જ્યાં સુધી આત્મદર્શન ના થાય ત્યાં સુધી શું પછી જ્યાં સુધી આત્મદર્શન ના થાય ત્યાં સુધી આ બધું ચર્ચા, વિચારણા, ચિંતન, મનન એવું જ લાગે. એ ત્યારે પછી શાંત ચિત્તે બેસી જાય, કોઈ વિચાર ને આવવા નથી, જોયા કરે. જ્ઞાતા દ્રષ્ટા ભાવ જે તમે કહો છો તે, તો આત્મદર્શન ની શક્યતા ઉભી થાય. એ પછી જો શાંત થઈને બેસી જાય, કોઈ વિચાર ને આવવા ના દે, તો ત્યાર પછી આત્મદર્શન થાય, શક્યતા આત્મદર્શન થવાની શક્યતા ખરી હોય. દર્શન પ્રતીતિ થાય છે, લોકો દર્શનો કરવા જાય. એટલે માં નો મૂર્તિ હતો ને, આ દર્શન એટલે પ્રતીતિ. દાદા આપ અને અનુભવ જ હોય, પ્રતિતિ એટલે અનુભવ થાય, પ્રતિતિ બેસે. બાકી દર્શન માં આપણે ખોય ખોય કરે આત્મા દર્શન થતો હશે. આત્મા દર્શન એ કઈ મૂર્તિ છે, અમૂર્ત છે, એ દિવ્ય ચક્ષુથી સમજાય, દિવ્ય ચક્ષુથી સમજાય પણ દેખાય નહી. પણ આ શબ્દ બહુ સરસ, પ્રતિતિ દર્શન ના થાય. બધી આત્મજ્ઞાની વગર પ્રતિતિ થાય, એ એમ કે આત્મજ્ઞાની વગર પ્રતિતિ થાય. એટલે અમને જે કહ્યું ને કે શાંત થઈને બેસી જાય પછી આત્મદર્શન ની શક્યતા ખરી, તો આત્મજ્ઞાની વગર પ્રતિતિ થાય ખરી? કોઈને બેઠેલું જ નહીં ને, એ જે જડેલું ભૂત, જડે ભૂત માનેલું, પોતાનું માનેલું, પોતાનું માનેલું જે ભૂત હોય તે સિવાય દેખાય. એને માટે હેલ્યુસિનેશન શબ્દ વાપરે છે લોકો, તમને આમ આમ આભાસ થાય, હોય નહી કઈ. ઇંગ્લિશ માં એના માટે હેલ્યુસિનેશન એવો શબ્દ છે. હેલ્યુસિનેશન આભાસ થાય બધા. આપ જ્ઞાન જે વખતે આપો છો, આપ જ્ઞાન જે વખતે આપો છો, એ જ્ઞાન આપતી વખતે ડાબડી નો હીરો બતાવી દો છો આપ અમને, અને પછી ડાબડી બંધ થઈ જાય છે, પછી એ કાયમ ડાબડી જોઈએ છે તારા અંદર નો હીરો એ અમને ખ્યાલ માં રહે છે. એ પ્રતિતિ દાદા, એ દિવ્ય ચક્ષુથી દેખાય, દેખાય, એ આપ બતાવો છો. એ આત્મજ્ઞાની દર્શન લોકો હોય ને બધા, સંતો બધા ખોળે છે. આત્મદર્શન હોતા હે ઈશ્કા દર્શન, મૂર્તિ બિના અમૂર્ત કા હોતા હે નહીં કભી, મૂર્તિ બિના અમૂર્ત કા દર્શન. આંધે હે કૃષ્ણ ભગવાન આખા દેખાય, એ બોલી આતે, પણ એ તો દ્રશ્ય છે, દ્રશ્ય છે. અને દર્શન કરનારો આત્મા એ દ્રષ્ટા છે, દ્રષ્ટા છે. દ્રષ્ટા ને કોઈ કાય, દ્રષ્ટા ને કોઈ ઉદળ છે, બહુ ચાલ્યો નથી. દર્શન ની ખોળા નહીં કે બેસીને, અરે ના કોઈ નહીં, માનેલું ભૂત જડ છે. શું જડે? માનેલું ભૂત જડ છે, પોતાનું માનેલું કલ્પેલું બધું. આવું દેખાય દેખાય, અને પૂછડું આકાશ પડેલું હોય, એ પૂછડું પૂછડું ક્યાં અડેલું હોય? આકાશ, આકાશ કલ્પેલું એ બધું. આ તો વાન બધા પ્રતિતિ રહી જાય છે કે આપણે આત્મા કહીએ છીએ, પ્રતિતિ રહે છે એ આત્મા. અનુભવમાં આવે તો જ પ્રતિતિ માં આવે. ભગવાન નું સ્વરૂપ સાકાર છે અને નિરાકાર પણ છે, તો કઈ કલ્પના તો કરવી પડે ને સાકાર સ્વરૂપ અંદર લાવવા માટે, આત્મા ને જોવા માટે, દ્રશ્ય ને જોવા માટે, દ્રષ્ટા ને. ઈશ્વર સાકાર અને નિરાકાર બંને છે, દ્રશ્ય ને જોવા માટે દ્રષ્ટા ને કઈ કલ્પના તો કરવી પડે ને, સ્વરૂપ ની કઈ જોવા માટે કઈ કલ્પના તો કરવી પડે ને. ઈશ્વર તો સાકાર ને નિરાકાર બંને છે. એ કલ્પના છે તો આવરી કલ્પિત છે, કલ્પના છે ને આવરી કલ્પિત, અને કલ્પિત એટલે કલ્ચર, અને કલ્ચર એટલે સુખો માર. તમે લોજિક ક્યાં ભણેલા, લોજિક ક્યાં ભણેલા? ઈશ્વર સાકાર અને નિરાકાર બંને છે. સાકાર છે એટલે સાકાર છે એમ. અહંકાર જે પ્રકાર કહે છે ને, અહંકાર જો લઈ લે, અહંકાર લઈ લે ને, તેમાં જે અહંકાર ના પ્રકાર કયા છે, સાત્વિક, તામસી, રાજસી અને રાજસી અને રાજસી. તે સાત્વિક કઉ લઈ લે, તામસી ને રાજસી તો લઈ જ લેજા, પણ તામસી સાત્વિક સુદ્ધા પણ લઈ લે. તામસી અને રાજસી, રાજસી એ લઈ લે તો સાત્વિક કઉ લઈ લે. અહંકાર એનું નામ કહેવાય કે જે કર્મ બોંધે છે તેને. સાત્વિક રાજસી ને લેવા દેવા નથી. જે કર્મ બોંધે છે એ બોંધ તો બંધ થઈ જાય નવા, અને સાત્વિક રાશિ એ તો કાર્ય છે, ઇફેક્ટ છે, ઇફેક્ટ ભોગવવી પડે. કર્મ બંધાય નહીં, કર્મ બંધાય તો અટકી જાય. એ નવા અહંકાર લઈ લીધો કહેવાય, ખબર પડે ને આપણે. કર્મ બંધા તો અટકી જાય એટલે અહંકાર લઈ લીધો કહેવાય ના કહેવાય? અને તમને તરત અનુભવમાં આવે, તમે એમ કહો મારો અહંકાર જતો રહ્યો, એ વિરાટ સ્વરૂપ, અને તે શાકાહારી ભગવાન. પણ એ આપણે શાકાહારી ભગવાન કહેવાની જરૂર નથી. શાકાહારી ભગવાન તો લોકોએ પોતાને લાભ ઉઠાવવા માટે, લોકોએ લાભ ઉઠાવવા માટે છે. શું કહ્યું? લોકને માખે ના દેખાતું હોય તો માખે જરાક આમ સૂચતું હોય તો કે છે મોટો રાજા ગણાય એનો. શું સારાકાર, નિરાકાર, નિરાકાર જ્યાં પ્રગટ થયા હોય ત્યાં સાકાર હોય. એટલે બધો ખુલાસો કરી લેજો, આપને મુગા ના બેસી રહેજો. તમને બહેનો બીજો પ્રશ્ન છે કે મૂર્તિ પૂજા નું મહત્વ ખરું? હા, મૂર્તિ પૂજા તો આપણું મોટા મોટું વિજ્ઞાન છે હિન્દુ વર્લ્ડ માં. બધા મૂર્તિ પૂજિ પૂજી રહ્યા, કોઈ માણસ એવો નથી કે મૂર્તિ ની બહાર નીકળ્યો હોય. એમને ભાન જ નથી કે મૂર્તિ ને ભજી રહ્યા છે. બે વાત કોણ વાળી દેખાય એટલે આવને મૂર્તિ કહી, અને પેલા મુસલમાન મેમ્બર ને બધે મેમ્બર હું જોયા કરે, ચણ હું જોયા કરે, મોલવી નો હું જોયા કરે. મોલવી એ મૂર્તિ જ છે. શું આ બધું કે ગાઈ સાઈ બધી મૂર્તિઓ, આ લખ કરશે મૂર્તિ કહેવાય. મૂર્તિ એટલે વાંકે દેખાય, એ બધું કોને હંભળાય, એ બધું મૂર્તિ. આપણે વાંક્યો ગાલે વધારે વાંકે નહીં ગાતા. એટલે એ લોકો જોયું કે અમને જાત જાતતા દેવો રચ્યા. પણ અહીં તો આ હિન્દુસ્તાન માં તો માણસે માણસે દેવ જોઈ એવા છે. આ હિન્દુસ્તાન લો આટલા દેવો એ ખૂટતું નથી આ લોકોને. આપણે સમજાય ને, મૂર્તિ એ મોટા મોટું વિજ્ઞાન છે આપણું. તે જ્યાં સુધી અમૂર્ત ના થાય, પ્રાપ્ત થાય, ત્યાં સુધી મૂર્ત ને વધો. શું કે છે? જ્યાં સુધી અમૂર્ત આત્મા તમને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મૂર્તિ ને વધો. અને મૂર્તિ ને ભજવાથી પરોક્ષ ભક્તિ કહેવાય. શું કહેવાય? અને અમૂર્ત ને ભજવે પ્રત્યક્ષ ભક્તિ કહેવાય. તમે અમૂર્ત વાંકે ના દેખાય, એ જ્ઞાની પુરુષ આમ પ્રગટ થયેલો હોય એટલે પ્રત્યક્ષ ભક્તિ. જ્ઞાની પુરુષ ની પ્રત્યક્ષ ભક્તિ કહેવાય. સમજાય આપણે? સમજાયું? એટલે આ મૂર્તિ ની બહુ જરૂર છે, વાંધા ના ઉઠાવવા. સમજો ને, મૂર્તિ નહીં બધા, તે મૂર્તિ ને જ બધે પણ ઊંધી હશે, ઉદય હશે. કોણ કોણ મૂર્તિ પકડે? મતલબ સ્થાનક વાસીઓ કહેશે અમે મૂર્તિ નહીં બધતા હિન્દુસ્તાન માં. લોકાણ મંત્ર કેમ વાંચો છો? નમો હરિ હંતારામ, નમો સીતારામ, મૂર્તિ જ છે. ચોપડી માં મૂર્તિ નહીં તો બીજું શું છે? ચોપડી મૂર્તિ ની પૂજા છે. શું છે? સમજાયું? સમજાયું? ચોપડી કોની પૂજા છે? અને આપણને કે છે એ ગ્રંથ સાહેબ એ માં એ મૂર્તિ વાંકે દેખાય બધી મૂર્તિ હાથથી જળાય એ મૂર્તિ પછી તું ગ્રંથ સાહેબ કે આપડી સાહેબ આપડું વિજ્ઞાન વધારે સરસ છે કે ભાઈ મારે કૃષ્ણ ભગવાન મૂર્તિ મારી ની મૂર્તિ કૃષ્ણ કારણ કે એમના ગુણ આપણને યાદ આવે તમારા ફોર ફાધર સાથે બહુ મોટો સારો કામ કર્યો હોય અને ઘોડા ઉપર બેસીને તમારે તો ફોટો હોય તમારા દાદાનો તો એને જોવાથી તમને ફાયદો થાય કે નુકસાન થાય ફાયદો થાય શું ફાયદો થાય કે હો મારા દાદા આવા તો મારે એવું થવું જોઈએ એટલે જો એ મૂર્તિ કામ કરી રહી છે શું કરી રહી છે તમે કહ્યું માટે મૂર્તિ હોય તો થાય કામ આ હિન્દુસ્તાનમાં તો કદી આ દેવા મંદિરો ના હોત ને તો હિન્દુસ્તાન લોકો તો એવા બફાયેલા છે કે ઘેરથી નીકળ્યો 1.5 મિનિટ સુધી જાય તો ભગવાન યાદ આવે જ ડેરા સર દેખે કચ્છ ભગવાન મંદિર આવ્યું આ માતાજી નું મંદિર કોણ જ ના લાવો લોભ ક્રોધ માન માયા લોભ માં ભમ્યા કરતો હોય તમે કહ્યું ને એટલે આ ઠેર ઠેર મંદિરો બધા હતા લોકો કહે છે આ કાઢીને કેવું ના કાઢી નાખશો આ રીતે યાદ આવશે સર સમજાય એ વાત છે સમજાય એ વાત છે તમે સમજાવી મૂર્તિ એ આ પુસ્તકો લઈને બે ગ્રંથ સાહેબ તે મૂર્તિ જ છે પછી બાઇબલ હો કે કયો તમે સમજાય આ લોકો શું કે છે વાંખ્યો કાઢી ને એ બધું નાખ કીધું એ બધી મૂર્તિ એટલે વાંખ્યો દેખાય એ બધી મૂર્ત વસ્તુ બધી મૂર્તિ જ છે તમને વ્યવહાર પણ આવે એને મૂર્તિ નથી બાંધતા નથી મૂર્તિ જ છે નોર્માલિટી એટલી મુખ્ય વસ્તુ છે ચમકારો થાય તો જ માણસ કહેવાય ને ચમકારો લાકડો કાઢી દીધો છે એટલે દુધભાઈ હવે ઢળી દેવા નથી ઉભરાય તો એ બહાર નહીં નીકળી પડે મૂર્તિ ની જે વાત કરી મૂર્તિ પૂજા ના મંદિરો ના તો એનાથી પણ ક્યારેક કલ્પના કરી શકાય કે આ પ્રમાણે હોય શકે અને એ જેટલું એનું મન એમાં ફરોવે એટલો એને ખ્યાલ આવતો જાય અને પછી એને જે એકદમ તાલાવેલી લાગે કે આ ક્યાંકથી સાચી છે કે ખોટી છે એ વેરીફાય કરવાની ઈચ્છા થાય ભગવાન પ્રગટ થયા છે તે તેમને 360 ડિગ્રી છે મારા 356 ડિગ્રી છે એટલે મારે 4 ફૂટ છે એટલે સારું હું આમ કરીને દાદા ભગવાન ના અતિ જયકાર બોલું છું શા માટે બોલું છું મારે 4 ડિગ્રી પૂરી કરવા તો તમારી કઈ થોડી ઘણી ખૂટતી છે ને ના ભાઈ એમ નહીં એટલે બોલો તો તમારી બધી ડિગ્રી વધતી જાય એટલે તમે અત્યારે એકલા બોલ દેખાડે બોલાવો તમે જાતે બોલાવો બોલાવો Thank you. વૈષ્ણવ ની અગિયાર ધ્યાન ત્યાં ભેદ પાડી નાખ્યા છે લોકો. વસ્તુ ને ધ્યાન છે ભગવાને કહ્યું એવું રાખ્યું જ નથી. બધું તોડફાડ નાશ કર્યો છે. સારી એટલે દુશ્મન અને સરળ દીપુ શત્રુઓ કરે ને સરળ દીપુ ક્રોધમાન માયેલો એમને જયારે નાશ કર્યો હોય એવા ભગવાન નમસ્કાર કરું છું. હરિહર ભગવાન ને સરભાયું બીજા નમો સિદ્ધાણમ જે આ દેહ છોડીને સિદ્ધ ગતિમાં દેહ બેસી ગયા છે એવા સિદ્ધ ભગવાન ને નમસ્કાર કરું. નમો આય હરિયાણમ જયારે આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી આચાર્ય ભગવાન પોતે આચાર પાડે છે બીજાને પરાવડાવે છે એને નમસ્કાર કરું છું. પણ આત્મજ્ઞાન થયા પછી આત્મજ્ઞાન ના હોય તો એ ના કર્યું એ ગાલે એ ગાલે જ નહીં. નમો ઉચ્ચારણમ આત્મા પ્રાપ્ત કર્યા પછી ઉપાધ્યાય ભગવાન આત્મા પ્રાપ્ત કર્યા પછી હે પોતે ભણે બીજાને ભણાવડાવે સાચો ને એ ઉપાધ્યાય કહેવાય. અને નમો લોહે સર્વ સાહુણમ જેટલા આત્મદશા સાધે છે એવા સાધુ નમસ્કાર કરું. સર્વ સાધુ ને સર્વ સાધુ ને નમસ્કાર આત્મદશા સાધે એ સાધુ અને દેહાદ્યાસ સાધે એ સંસારી. સર્વ મંગલો મોટા મોટું મંગલ મંગલ છે પ્રથમ મંગલ છે કે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ ભગવાન ને નમસ્કાર કરું છું. ઓમ નમસ્કાર જે જીવ કલ્યાણ કલ્યાણકારી મોક્ષકારી મોક્ષના અધિકારી જે શિવ થઈ ગયા તેમને નમસ્કાર કરું છું. જય સચિદાનંદ. પાંચો બાપો મારે ગુસ્સો આવી જાય ને એ નહીં પણ આમ સાહેબ કોઈ આપણા સિદ્ધાંત વિરુદ્ધ ની કોઈ વાત હોય તો ટેમ્પરામેન્ટ હટી જાય. આપણા સિદ્ધાંત ની વિરુદ્ધ વાત હોય તો ટેમ્પરેચર હટી જાય. ડુંગર પછી ખબર પડે તો એવું છે. ડુંગર ના હોય જો ચેતન હોય તો આવું કરે નઈ. ચેતન નથી ડુંગર છે મારે આવું કરે ને. એટલે આ નહીં હમદર પડવાથી લોકો અને તમારો માલ તમને પાછો આપે શકશે નિમિત્ત. તમારો માલ તમને પાછો આવે છે ફરી તમે જો વેપાર ના કરતો ફરી ના આપશો ધીરે બંધ કરજો. બે ગાળો આપી લઈ પાછી મનાથી આ પાછી રીતિ ખસવા માંડી જાય ને લીધું નથી યાદ શક્તિ નથી રહેતી જગત ભૂલી જવાય મોટી શક્તિ કહેવાય. હારી કહેવાય શું શું ભૂલી દઉં છું ભણવાની યાદ શક્તિ જોઈએ વાંચે ને તો બધું ભૂલી જાય. પેલું ભણવાનું વાંચે અભ્યાસ કરે બધું ભૂલી જાય એમ. હા ભણવા ભૂલી દઉં ખરું તો યાદ શું રહેશે તને ભટેલો ને બધું સિનેમા ને બધું એક યાદ રહે તો બીજું ભૂલાય એ વસ્તુ ક્યારે ભૂલાય બીજી વધારે પડતી યાદ નહીં યાદ રહે તને હવે શું વધારે પડતી યાદ નહીં જાય. શું કહે છે કશું બોલતા નથી સિનેમા ના ગાયનો બહુ ખાસ યાદ નથી રહેતા, થોડા ઘણા રે. સિનેમા ના ગાયનો છે ને થોડા ઘણા યાદ રે. થોડું ઘણું યાદ રહ્યા.